બકરી બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ, બકરી બાય રિયલ વ્યૂપોઈન્ટ, શુદ્ધાત્મા. ગુલાબ નો છોડ જે જીવતો હોય, તોડી નાખેલો મારી નાખેલો નહીં, જીવતો હોય તે રિલેટિવ વ્યૂપોઈન્ટ થી ગુલાબ, રિયલ વ્યૂપોઈન્ટ શુદ્ધાત્મા. આ કોઈક તોડી નાખી દીધો તેમાં નહીં, રિયલ ઉડી ગયું એમાં, સમજે ને. જે ફણકતો દેખાય, એમાં લાગણીઓ દેખાય, બધું દેખાય ને, અને એ બધું દેખાય, લાવણ્યતા દેખાય, રૂપ નહીં, રૂપ તો આખું જળ નહીં, રૂપ છે બધું, સમજો ને. રંગ રૂપ બધું જળનું છે આ બધું, આત્માને રંગે નથી ને રૂપે નથી. તાળુ ગરમી બધું આત્માનું, આ બધું એનું છે જળનું. હવે જો બે વાક્ય મેં તમને આપ્યા, ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. હવે તમારે શું કરવાનું, કે ગાય ભેંસ આ બધા લોકો આવતા જતા હોય, તમારા બે વ્યૂ પોઈન્ટ થી જોતા જોતા ચાલવાનું. આ વાંખે ચોબડાની વાંખે રિલેટિવ દેખાશે, અને અંદરની વાંખે રિયલ દેખાશે. સમજ પડે ને, સમજાયું તમને? યાદના પડ્યા છે ને? પણ પેલું હેન્ડલ મારવું પડશે, આ તો નવે નવું ખરું ને, હેન્ડલ મારી પછી એને મેરેજ થઈ જાય. હા પેલું સમજાય ને, એ થોડો હેન્ડલ મહિનો એક હેન્ડલ મારું ને, એટલે પછી એને મેરેજ સેજે દેખાયા કરશે. આ બધા મહાત્મા મહિનો મહિનો હેન્ડલ મારે, પછી સેજે દેખાયા કરે, પછી તમારે પ્રયત્ન ના કરવો પડે, એમને મત દેખાયા કરે, સમજો ને. એને એ દેખ્યું એટલે તમે કરેક્ટ, તમારું કોઈ નામ દુનિયામાં ભગવાન પણ તમને પૂછનાર નથી. એક કલાક જો તમે આ જુઓ આ રીતે, મારે તો ભગવાન તમને પૂછી ના શકે કશું. ભગવાન તમને પૂછે કે હું આર્યું, તો કે તમે આપણે પૂછીએ કે તમે હું આર્યું, સમજ પડે ને. એટલું બધું સત્તાવાળું છે આ વિજ્ઞાન. એટલે બે વાક્ય મેં તમને આપ્યા, રિલેટિવ, ફર્સ્ટ રિલેટિવ અને સેકન્ડ રિયલ. હવે રિલેટિવ છે, ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર રિયલ પરમાનન્ટ. સમજ પડે ને, પોતે રિયલ છે અને પરમાનન્ટ છે, પણ ભાન નહીં હોવાથી એવો મરી ગયો. એ ડાક્ટર સાહેબ મને જીવાડી દેવા, મારા ડાક્ટર ની મા બાપ મરી ગયા, દેવ મરી ગયા, એની થોડી બોલ એવું મરી ગઈ, એ શું જીવાડ દો. નિમિત્ત છે બધા, એવું ના, એવું ના ના કહેવાય. ડાક્ટર પાસે જવું કરવું, પણ આમ કાલાવાલા કરવાનું હોય, બાપજી મને જીવાડી દો, એટલે જીવાડવાનું હોતે. ભગવાન પણ ના જીવાય છે, ભગવાન ના બાપ મરી ગયેલા, શું કહ્યું. બધા ભગવાન જેટલા જન્મ્યા ને, બધાના બાપ મરી ગયા, પોતે જ મરી ગયા ને. કૃષ્ણ ભગવાન, હા, વાસુદેવ નારાયણ જેવો ભગવાન, આમ સુધા મરી ખરા, તે પાણી પાણી કરતા, પાણી નતું મળ્યું. એવું વાત દુનિયાનું, દુનિયામાં ભગવાન આબરું લઈ રહી આ દુનિયા, શું છે. માટે આપણે કામ કરી લેજો. તમે જાણો ભગવાન ને, કૃષ્ણ ભગવાન પીરવા ગયેલો ને, અને કે છે કૃષ્ણ ભગવાન શિવ પૂજા કે છે, ઘોડા શિવ કાળા, શું કાળા છે ઘોડા, તે કઈ જાતના ગાડા જેમ, પણ શું કરે સમજ આપો, શું છે. આમ સમજણ ના પડે કે આ જો ભગવાન આમ કરતા હોય તો લોકો તો ના કરે, બધા એકલા તો કરે, શું. ભક્તો ગોડા હોય, ભગત ની પડે ભગવાન રાજી ના હોય, સમજો ને. ભગત તો ગોંડા હોય, ઘેલા હોય, કેવા હોય, તો તે આગળ વધશે મોક્ષ. તો હૃદય વાળા હતા ને બધા ભક્તો, હૃદય વાળા હતા, કેવા હતા, જે બુદ્ધિ વાળા છે એ મોક્ષ નહીં પામવાના. જેટલા બુદ્ધિ વાળા ની વાતો કરે છે એ મોક્ષ નહીં પામવાના, હૃદય વાળા મોક્ષ માટે. મોક્ષ નો માર્ગ હૃદય માર્ગ કેવો છે, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, એ બધા એવા બધા મોક્ષ ના માર્ગ વાળા, સમજ ને. બીજા બધા કામ થા એટિકેટ ને બધું, એમાં ભૂતા હોય ગયેલા, એમાં કશું હોય, બુદ્ધિ થી જે નીકળ્યા ની એમાં કશું એક અક્ષરે ફાયદો નહીં. બુદ્ધિ હંમેશા સંસાર અનુગામી છે, કેવી છે, સંસારમાં જ ભટકાવનારી અને પ્રોફિટ એન્ડ લોસ દેખાડનારી છે. તેથી આપણે એને ભગવવા જેવી નથી, એ જ જરૂર છે ટાઈમે, પણ આપણે એને વહેણ બહુ એ કરવા જેવી નથી કે તાર વાગે માં જીવ્યા છે નહીં. મન તો જોકે છે જ નહીં બિલકુલ, એ એક શાંત નથી, કારણ કે બુદ્ધિ લિમિટેડ હોય, ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ફ્રોમ ધીસ પોઈન્ટ. મારું જ્ઞાન તો અનલિમિટેડ જ્ઞાન છે, આખી બ્રહ્માંડ ની સત્તામાં પહોંચે એવું જ્ઞાન છે. કેટલા વાક્ય આવ્યા મેં તને, દિને ભાઈ બે વાક્ય થયા ને, ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર ધીરુભાઈ બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. આ ત્રીજું વાક્ય આપું છું. અત્યાર સુધી તો કોણ કરે છે? મેં કર્યું. હા, શું કર્યું તમે? આ કમાઈ લાવ્યો હું, બેંકમાં રૂપિયા મેળી આવ્યો હું, મેં લાવ્યો હું, આ ફળ લાવ્યો, આ મેં કર્યું, છોડી પરણાવી. એમાં તે શું કર્યું? સંદાસ શક્તિ છે તારામાં? પરીક્ષામાં આપણી શક્તિ વાપરવાની કે એના પરિણામમાં આપણે ચાલે કશું? પરિણામ છે બધું આ. એટલે કોણ કમાય છે? આ કરે છે કોણ? આ કરતા કોણ છે? કરતા એટલે ભ્રાંતિ છે. હું કરું છું એ જ ભ્રાંતિ. મેં કર્યું, હું કમાયો, એ ભ્રાંતિ ખરું? નહીં વાપરું છે કે તમારે? હે, થોડો નથી બધા કહે છે ને, હું કરું એ જ અજ્ઞાનતા. ચકટનો ભાર જેમ સ્વાણ તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ હેણી પહેરે, જોગી જોગેશ્વરા ખોગ જોડે. સી રીતે ચાલે છે? યોગેશ્વર રીતે ચાલે. બાકી આ પેલા જોગ્યો હા, આ બધા અહીંયા આગળ પાસે જુએ છે, ચક્કરો જુએ છે, એ તો દેહ યોગ્ય કહેવાય, બધું મનોયોગી કહેવાય, આત્મયોગીશ્વર જોઈએ. એ જાણે કે તે કોણ ચલાવે છે તે હું તમને બતાવીશ અત્યારે. આપણે આ તો $10,00,000 કમાયો કે દોઢ ધમ છાતી કાઢીને, પછી 2 વાર પછી ધીમા ચાલતા શેઠ કેમ આમ થઈ ગયા? શું ભગવાન લૂંટ્યો? એટલે હું પહેલો કમાય તો તું કમાય તા, હવે ભગવાન લૂંટ્યો. ભગવાન પ્રભાવ ઉઠા, પ્રભાવ ઉઠાવ. અને તે હિન્દુસ્તાન બહારના લોકો ના કરે, હિન્દુસ્તાન લોકો તેવું. બહારના લોકો તો કમાયો હતા કે ભગવાન આવેલું લઈ દીધું, ત્યાં ભગવાન લઈ લીધું, પણ આ તો હિન્દુસ્તાન તો કમાયો હતા. હું કમાયો એની બહુને ક્યાંય ખરો? જો તું કહેતી હતી ને તો 5 લાખ તો કહેતી, પણ $8,00,000 કમાયો. રોક મારે એની બહુ પાસે નહી તો પછી કે શું કે મારે સ્ટાર સ્ટાર નોટ ફેવરિટ, હું હવે સ્ટાર ને ગાવ છું. અગર કમ નો, અરે એક માસ એટલે સુધી બોલ્યો કે દાદા મારે નાનો છોકરો છે ને એની બહુ એટલે મોર પગી છે, આવી તારથી દેખાય બેઠી કે અરે માં ભવડું ગયો ગયો છું મોર પગી છે. આ લોકો સુખી છે થાય બિચારા. આ તમે થોડા ભાગી છૂટ્યા નહીં તે સુખી છો. બાકી હા, એ માન્યતા રોંગ બિલીફો નથી તમને, તે થોડા ઘણા સુખી છે. બાકી આવું ને આવું કકડાટમાં જાય છે, શું કહે? ભયંકર દુઃખો યાતના ભોગવી રહ્યા છું. એટલા હાલ મારે ફરી પર ગામે ગામ ફરું છું, ગામે ગામ. અને 6:30 થી રાતના 11:30 સુધી સર્વિસ આપું, સવારથી 6:30 11:30 સુધી. આ 74 વર્ષની ઉંમરે તને સમજ પડી ને? કારણ કે આ બધું દેખો જવો જ જોઈએ. વગર કે અમને આ હિન્દુસ્તાન કેવું ડેવલપ, એમાં આ લોકોએ કેટલું પોઈઝન નાખી દીધું છે અને ખલાસ કરી નાખી છે. શું કહ્યું? નીકળવું તો જોઈએ નહીં. આપણી પાસે વિજ્ઞાન છે જ નહીં, કે ના નહીં હોય તો વિજ્ઞાન છે. ચાલો હવે આ કોણ ચલાવે છે એ તમને કહું. સૂર્ય ચંદ્ર તારા બધું આ એક વ્યવસ્થિત નામની શક્તિ છે, જેને હું અંગ્રેજીમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ કહું છું, અને આમ ગુજરાતીમાં વ્યવસ્થિત કહું છું. વ્યવસ્થિત નામની શક્તિ છે, તે નિરંતર સૂર્ય ચંદ્ર તારા બધા નિરંતર વ્યવસ્થિત જ આગળ હરેક ચીજને વ્યવસ્થિત કરવું એનું કામ. તમે સમજો ને? મનુષ્ય આબુ બાજુ કરી નાખે, મનુષ્ય બધું હા મિલોના ધુમાડા કરે, શહેર ધુમાડા કરે, તો પણ એ રાત્રે બધું ખસેડી નાખે. સમજો ને? રાત્રે બધું ખસેડી નાખે, જો ત્યાં ગુંગળી મરજાયેલો એને પાલન પોષણ બધું કરવાનું. હા, નાના નાના થોડું હોય તો પાણી પહોંચાડી દે. શું કહ્યું તમે? એવું આ વ્યવસ્થિત શક્તિ છે, તે વ્યવસ્થિત શક્તિ આ બધું ચલાવશે તમારું. હવે આ અમૃતલાલ નું વ્યવસ્થિત શક્તિ ચલાવે, તમારે ચલાવવાની જરૂર ના રહી. મોથે દાણ ઉતર્યું, તમારે તારી અમૃતલાલ નું કેવું ચાલે છે એ જોયા જ કરવાનું. તમારે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી અમૃતલાલ નું શું ચાલે જોયા કરવાનું. સમજ ને? પાડોશી તરીકે જોયા જ કરવાનું નિરંતર. ફાવશે ને? અને અમૃતલાલ નું કોણ ચાલે છે? વ્યવસ્થિત શક્તિ ત્યારે મેં પ્રેરણા કર્યા કે પ્રમાણે ચાલ્યા પછી બધું ભેગું કર્યા છે. શું કહ્યું? એ તમારા કશું હરકત, કશું હરકત, કોઈ જાતની હરકત ના આવે. જો મારે આજ્ઞામ રહે ને કોઈ હરકત આવે નહીં. મોક્ષે રહી જશે બે વડે અવતાર, એક કે બે અવતાર. કારણ કે અમારું જ્ઞાન આપીએ છીએ ને તેની આજ્ઞા પાડો છે. એટલા કર્મ બધા જ પુણ્યનો, તે એકલા પુણ્યનો, તે તો ભોગવવું જ પડે ને. સિદ્ધ થશે ના થોડું ને, પણ મોક્ષે લઈ જશે. એના અહીં જ મોક્ષ થઈ જશે. જનક વિદેશ જો અહીં જ મોક્ષ થઈ જશે કાલથી. પણ અમારી આજ્ઞા પાડો છું. હવે વ્યવસ્થિત વ્યક્તિ નો દાખલો એક આપું. વ્યવસ્થિત વ્યક્તિ કરે છે એવો દાખલો તમને સમજણ પાડું. કે આ કાચનો પ્યાલો હોય મારી પાસે, કાચનો પ્યાલો હોય અને આમ લઈને જતો હોય અને પછી અમને પડવા આમ સરખ્યો મારા હાથમાંથી, એટલે મેં આમ પ્રયત્ન કર્યો પણ છતાં પડી ગયો, ભાગી ગયો, તો લોક શું કે? દાદા તમે જ ભાગ્યો, બીજું કોઈ હતું જ નહીં કે? એવું કે ને, મેં ભલે પ્રયત્ન કર્યો, બધું કર્યું, પણ એ લોક લઈ જુએ નહીં. લોક તો એટલું જ જોઈએ, બીજું કોઈ હતું નહીં. શું જોઈએ લોક શું કે? તમે જ ભાગ્યો કે ને? કોણ કે? લોકો એવું કે તમે જ ભાગ્યો, કોઈ હતું નહીં. હા, કોને ભાગ્યો ખરી રીતે? વ્યવસ્થિત શક્તિએ તોડ્યો. કોણે તોડ્યા? વ્યવસ્થિત શક્તિએ તોડ્યો. ત્યાં પ્યારો કેમ વ્યવસ્થિત શક્તિએ તોડ્યો? એટલે તું આ બાજુ આવતો રહી ખાઈ દે. પ્યારો કેમ વ્યવસ્થિત શક્તિએ તોડ્યો? આપડા લોકો તો એક ડઝન કપડા હાથ પેડી સુધી કરાવે. એવી જાત છે આપડા. શું કહ્યું? પેલા પ્યારા નું કારખાનો વાર ના ચાલે, ખોણ વાર ના ચાલે, વેપારી ના ચાલે, કોઈ ની ચાલે નહી. ટ્રાન્સફોર્મેશન તો કશું થાય જ નહીં ને. તમે સમજો ને, ત્યાં વ્યવસ્થિત શક્તિ તોડફાડે એટલું કહે છે. ના, સપ્લાય એ પડે કરે. સમજો ને, સપ્લાય કામ એનું છે. નહીં તો હું જોટો દીધો ના લાવું ને ગુંગળા એમને એમ. શું કહે? તમે સમજો ને, એટલે તોડફાડે કરે છે ને સપ્લાય કરે છે. આપણે કોઈ જગ્યાએ ગયા અરે દર્શન બર્શન કરવા માટે સત્સંગમાં, અને બહારથી કોઈ બુટ ઉઠાઈ ગયું તો આપડે કહેવાનું વ્યવસ્થિત શક્તિ લઈ ગઈ. કાલ પંદર આપશે નવા, પણ આપી દે. તમારે વ્યવસ્થિત નું કહી દેવાનું. તમારે બીજું પેલો આ પેલો લઈ જતો નથી. વ્યવસ્થિત કહે છે પેલા ને કે તું ઉઠાઈ જાય છે. તારે સારો ધંધો કરો છે, ત્યાં મારે બુટ તોડવાનો ધંધો કરો. સાથે હું તને દેખાડીશ કે તારા ધંધા તારી જવાબદારી પર કરવાનો. તારા મારી જવાબદારી પડે, હું તને દેખાડીશ. કરો દેખાડે લઈ લે, કારણ કે હું જેનો હિસાબ થઈ ગયો તેનો જ પકડાવે. હિસાબ પકડાઈ દેવડાવે. શું કે છે? કઈ નઈ જાય પાણી. એટલે આ વ્યવસ્થિત શક્તિ બધું કરે છે. એનો એક દાખલો મેં તમને આપ્યો. હવે બીજો દાખલો આપી ને, બીજો દાખલો આપું છું. વ્યવસ્થિત શક્તિ નો તમે બેંક માં ગયા અને બેંક માં 2000 નો ચેક વટાયો. બહુ ઠંડુ લાગે, 2000 નો ચેક વટાયો અને 2000 લીધા. આ ઘડિયાળ ના જોયું? આવું જ્ઞાન લેવાનું ઘડિયાળ શું? તમે કહો તો આખી રાહ છું એમને ભૂખ્યા બે રીતે. આવું જ્ઞાન ઘડિયાળ જોવાનું બધો રીતે. ઘડિયાળ તો બહાર ને કામ શું ને, અત્યારે જે થવાની તે થાવ. શું કહ્યું? બરોબર. એટલે તો આ 2000 રૂપિયાનો બેંક માં દીધા અને એક ગજવા માં 200 રૂપિયા આપણી પાસે પેલા ના પડ્યા છે, બીજા ગજવા 2000 મૂક્યા, જુદા જુદા બે ગજવા માં. અને પછી આવતા હોય રસ્તા માં તો આ બહાર વાંચી બેરાફ થઈ જ પાછું આ. એટલે આપડે કહી દેવું કે અમરત રસ્તો ખરાબ છે, ડાબી દે છે બાદ આ દવાઈ રાખજે છે ને, એવું આપડે ચેતવવું પડે. પાડું છે ના ચેતવવું પડે આ છતાં પડે હા ડાબી રાખ્યો અમરત ભાઈ, તો એ પેલા કઈ કઈ કાચી જમાત નથી હોતી, એ વાટેલા મરચા બરચા બધું તૈયાર રાખે ને, જેટ કોઈ નાખમાં પહેક્યું એટલે અટડી ગયો, કાપી ગયો. એટલે આપણે વ્યવસ્થિત કાપ્યું, પેલો ભલે ભાગ્યા પાસે તો કેવા દોડ દોડ કરીએ હવે. પછી જોઈ લેવાનું બસ્યો ગયા કે 2000 તો 2000 બરોબર છે, હિસાબ જ છે કઈ. હવે તાર લોકો પૂછે, લોકો કહે છે અરે પેલો ભાગ્યો શું લઈ ગયો, અમારો શું લઈ ગયો તાર, આપણે એમને દેખાડવાનું જુઓ આ ગજા બસ્યો હતા ને, આ તો ખાલી હતું કપાયું એટલું ભાઈ ગયું, આ બધા બસો હતા તાર, લોકો મશ્કેરી ના ખાય નહીં, પાછળ વચ્ચે 2000 જાય ને પછી મશ્કેરીઓ કરે. તમારે અક્કલ લતો તારે તમારે સમજતા નતા કે આ લતો ખરાબ છે, એટલે ભાઈ સમજતા તારે તાર બંધ કરી થઈ, કોઈ કોઈ સપ્લાય ના કરે, આપી ના દે નહી, બધા ટીકર કરે નહી, બિનેસ બી આપી ના દે કોઈ નહી, ટીકર કરે વધારે તે. એ એના એમ કહેતા કહી દે એક વાર કશું કહ્યું નથી, તબક્કે કહે રોક મારો કહે છે શું કહ્યું, આપડે હિસાબ શું કયો, આપડે પેલા આ કઈ ભૂલ હતી ત્યારે આપડે પકડ્યા, પેલો જયારે પકડાશે તારે ગુનેગાર આપડે તો આજ પકડી ગયા, આ બધા હાથ જડે બેઠા ત્યારે હાથે ના પકડે, આપડો નંબર ક્યાંથી લાગ્યો, ઇનામ આપણને ક્યાંથી લાગ્યું, એ પકડ્યા કેવાય, સમજ પડે ને. અને પેલો પકડાશે ત્યારે, એટલે આ બે દાખલા. અને પછી હવે શું કરે, ગજુ કપાયું છે કે ઘેર જાય ત્યાં રસ્તામાં પોલીસ ગેટ આવી, ત્યાં પોલીસ ગેટ તો આગળ દેખાડે, વ્યવહાર થી કરવું પડે, આપડે વ્યવહાર બધો કરવો પડે, પોલીસ ગેટમાં દેખાડી ને કે 2000 નું ગજુ કપાયું, 2000 ગયા છે, નોંધી લો કેસ, નોંધાવીને આપડે ગયા, સમજો ને. આપડે ઘેર જઈએ ત્યારે આડા થઈ ગયેલા હોય રાતના, તાર મન હોય ને આપણું, તાર એ પાછું બુમા બુમ કરવા માંડ્યું. તમે તો વ્યવસ્થિત દાદા એ કહ્યું બધા વ્યવસ્થિત કહો છો, પણ પેલા 1200 આપણને તેનું શું, વગર કોનો ફાયદો કરે નઈ નાખી રાત ઉદવા ના દે, સમજ ને, નકમ અજંપો કરી કયા કરે. પછી આપડે સમજી જવાનું કે આ મન ઊંઘવા નહીં દે, માટે આપડે ઘેર આવીને કેવાનું કે આજે શીરો બનાવો અને ખુબ દૂધ નાખીને ભરાવો સરસ, અને ભજીયા ભજીયા અને રાયતું રાયતું બનાવો, એટલે બહેરાય જાણે કે આજ કઈક કમાયા છે મરે. અને આપણે જયા દાદી ને કહીએ નઈ, એટલે ઘસ ઘસા જ નમ્રત ઊંઘ્યા કરે, મય મન એ જોડે જોડે ઊંઘી જાય, સવારે ઉઠીએ તાર પોલીસ વાળા આવીને બેઠા હોય, કેમ તમારે શું છે, ત્યાં પેલા પકડાઈ ગયો કઈ, આપણે કઈ શું કહ્યું, વધ્યું હોય છે કે બચ્યું છે, ત્યાં આખી રાત દારૂ પીધો અને રમી રમ્યો, પૈસા પાણી કર્યું છે, ત્યાં આપણે કંઈક જે કંઈ કર્યું હોય, પણ હવે શું થયું છે, અંત શું આવ્યો, ત્યાં કે 800 ને 25 રૂપિયા વધ્યા છે કે 800 ને 25 આપણે લઈ લેવાના, 800 ને 25 800 ગજવા મૂકવાના અને 25 જે છૂટા છે એમાં જ 15 પોલીસ વાળા ગઈ, તમે ચા પાણી કરજો. અને હારા 10 પેલા પણ મારી ફેર 8 આવું લઈ લીધેલા, આજે કઈ શિકાર ના મળે શું ખાય બિચારો, આટલું ખાતર ભાજી, પછી અંદર આઠે લઈ જઈ અને એમાં મૂકી દઈ તિજોરીમાં, 2000 રૂપિયા બેંક ખાતે જમા કરવાના, 1200 રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના, અને 800 રૂપિયા રહી ગયા, ચોપડો ગીડી ગયો પડી એમ જ ને. હા એ વ્યવસ્થિત ના પૈસા થોડા દડાવા પાછા આવીને ભરે છે, અને પેલું શું થાય, એક તો લમડે લખેલા 2000 ગયા અને ઉપર થી આવતા ભોગ બગાડવા માટે કકડાટ મળ્યો, બે ખોટ ખાય, કેટલી ખોટ ખાય અજ્ઞાની બે ખોટ ખાય, જ્ઞાની એક જ ખોટ ખાય લમડે લખેલી, એટલી સમજે ને. એટલે પેલો કકડાટ કરે અને પાછો ઘેર શું કે, એટલે કોણ ઘેર ઉઠ્યું હતું બોલો, તમે કોનું મળ્યું મેં જોયું મારા, અરે મારા ઘરમાં શું આવું આ ઘર ગાઈ, પછી આ તો હેડ જાત છે, આ જાતે જ હેડ છે, પહેલેથી કોઈ દાડો એ સુખી જીવી નથી, આ જાત શું કહ્યું, સુખ સુખ ભોગવતો જ નથી આવડતું, અહંકાર એવો ગોડો અહંકાર કે ન પૂછે વાત. આ ફોરેન બોરિંગ બધા શું ભોગવે છે ને, પણ અમને તો બિચારું જીવન જીવતા નહીં આવડતું. તે આપણે કલયુગમાં સચિંગમાં સરસ આવડતું તો કલયુગ ન દે. એટલે આપણે જીવન જીવવાનું હું તમને શીખવું છે, મોક્ષે લેવાય એવું કહે ને. બે ખોટ ના ખાઈ આવે, એક જ ખોટ લમણે લખે રહીએ કઈ શું કહ્યું. અને જો આઠે પાછા વાળા તે આવ્યા ને વ્યવસ્થિત છે ને, વ્યવસ્થિત નથી કોણ લેવા ગયું તેની પાસે, પણ વ્યવસ્થિત મોકલ્યા આઠ પાસે. ચલો હિસાબ છે એટલું જ બધું, તમે બધું આ બધું આગળ પાછું થઈને ગયો થઈ ગયો સીધું. ત્રણ આજ્ઞાઓ થઈ, આમાં કઈ અઘરી હોય કે હું કાઢી નાખું. કઈ અઘરી છે? પહેલી રિલેટિવ, સેકન્ડ રિયલ, અને ત્રીજી વ્યવસ્થિત છે. ત્રીજી વ્યવસ્થિત શક્તિ તમને અમદાવાદમાં સમજાઈ જાય છે. તમે કશું નહીં કરો તો ચા પાણી બધું મળ્યા કરતી છે. કશી અઘરી છે? તને અઘરી લાગે ભાઈ? તને ના લાગી અઘરી કશી નહીં. દિનેશજી કશું અઘરું લાગે છે? દિનેશજી રાખે એટલે ચાલી અમારે મોટી ગુલાબની ભાગી ગોઠવે ને શરીરમાં. આ જગત નું જે જાણેલું તદ્દન ખોટું છે એવું કહી અને હું તમને આ મૂકું ના મૂકું એટલે મેં ગોઠવાય ને બધું. અને તો જ નીકળે નહીં તો બાર મહિના તારી પાસે ફરું તો તમારે મેં હે નહીં તો મારું હરિયર મેં હર હર ઉડાડી મેળવું શું કહ્યું. અને છતાં તમે દુઃખ ના થાય તે ભાઈ તમારે વિતરાગતા હોય કઈ ભાઈ છે. ચાલો પછી ચોથું વાક્ય આપું છો. આ ટાઈમમાં આજ્ઞામાં કશી અઘરી નથી ને તમે. આ પાડવી પછી હું તો બાર મહિના પછી આવવાનો પણ થઈ પરીક્ષા લેવા. બાર દર સાર આવું છું તે અહીં એક પેલો બહેરો બાર કઈ તારીખે આવવાના? કઈ તારીખે આવવાના? કઈ તારીખે આવવાના? એ તારીખ નક્કી નહીં. બાર મહિને દર ફેર આવું છું એટલે દરેક ગામવાનું છે તે પ્રોગ્રામ થઈ ગયેલો હોય છે. આખા અમેરિકામાં દરેક શહેરોમાં અમુક અમુક શહેરોમાં એ પ્રોગ્રામ થઈ ગયેલો હોય છે. એવા તમારે તો એ પહેલી વખત ફરી વાર કેતા છે. તારીખ બાજુ તમને પછી ખબર પડશે. આ આપશે ખબર એ તર અમારી મે મહિના આવીએ એટલે બધી તારીખો બહાર પડી જશે. વચન આપો છો? રમણભાઈ પૂછ. રમણભાઈ કે છે વચન આપો છો? વચન આપીને જાવ, પણ વચન આપવું તો એનું જ ને. સંજોગો મને આવવા દે તો હું આવીશ. મારી ઈચ્છા છે. તમારે એટલું પૂછવાનું, તમારી સાચા લઈને ઈચ્છા છે એટલું જ પૂછવાનું. મારી સાચા લઈને ઈચ્છા છે સમજ. કારણ મને એમ લાગે છે કે આપણે ઇન્ડિયનો આ સારી સારી જગ્યાએ થી ઊંધી જગ્યાએ જઈ રહ્યા છે. શું થયું? એટલે આ સુધરે એવું છે ને. ઘણું સુધરી ગયું, ઘણો ફેરફાર થયો છે, ઘણો ફેરફાર. ન્યુ જર્સીમાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુયોર્કમાં, લોસ એન્જલ્સમાં, સાન ફ્રાન્સિસ્કોમાં, અને અમે ત્યાં ઓક્રીજમાં અને શિકાગોમાં. પછી મેં નાના ગામ તો બધે બધે પહોંચી લેવાય. હવે કેટલા વાક્ય થયા? ત્રણ. ત્રણ માં ગૃહ નથી લાગતું નહી. હવે ચોથું આપું છું. ત્રણ પૂરા થઈ ગયા. ચોથું આપું છું. હવે કેટલા ઋણાન બંધ છે તારે? ઋણાનબંધ હોય એવા કેટલા માણસો છે? કેટલા પણ? પાંચ, પછી પચાસ, સો, પાંચસો, હજાર. કેટલા આવતો રાઉન્ડ ફિગર? ચાર પાંચ ચીકડા બઉ ઘર ની ચીકડી પૂરા ના થાય તો ભાઈ નઈ તો પણ બહાર ના આવો અમૃત ભાઈ ચા પીતા જાઓ સિગરેટ પીતા જાઓ એવું બોલે એવા બધા સંબંધ ખરા ને બધા દેશમાં જઈએ તો દેશમાં સંબંધ ખરા ને બધા છે કેટલા થાય ઓળખાણ વાળા સાધી સાધન ઓળખે કેમ છે અમૃત એટલું બોલે છે ગાડીમાં ભેગો થયેલો ઓળખાણ કેમ છે અમૃત ભાઈ એ ઘણા તારે ભેગો થાય ને એટલે બે પણ 15,000 હવે 15,000 માટે આપડે હવા 4 અબજ ની વસ્તી માં ભટકવું પડશે બધાનું બાકી હોય ને આટલાનું જ વાંધગઢ છે અને ભટકવું પડે બધાને ભેગું બીજે બધું ચોખ્ખું થઈ ગયું હવે કરતા કરતા કરતા હા બધે ચોખ્ખું થયું આટલા સારું છે ત્યાં નિવેડો નથી આવ્યો એટલે હું કઉ છું આના નિવેડવાનો રસ્તો હું તમને કરી આપું આ 15,000 માટે કે આ જે તમને ઋણાન બનશે એ તમારો અંગ્રેજીમાં શબ્દ આપું છે તમારી ફાઇલો છે શું છે ફાઇલો જેમ એક સાહેબે કહ્યું હોય ઇન્કમ ટેક્સ કમિશનર સાહેબે કે જો આ ફાઇલો છે ઓફિસમાં બધી તમારે નિકાલ કરી નાખો બે મહિનામાં કોઈની પાસે ચા પીવા નહીં અને કોઈને સ્ટેજ પર સ્ટેજ ગુસ્સો થવાનો નહીં એ બે શરતોથી નિકાલ કરી નાખો તો પેલો કરી નાખે ના કરી નાખે એ રીતે તમારે ફાઇલો નિકાલ કરી નાખવાનો છે શું ને આ બધી ફાઇલો છે તે ફાઇલોને કઈ કઈ કેરળ મારી ફાઇલ તમે શુદ્ધાત્મા અમૃત ફાઇલ નંબર 1 શું કહ્યું FILE ફાઇલ નંબર 1 એ વાળ આટલા વધ્યા હોય ને અને ભાઈ આક્રમણ થશે ત્યારે આપણે કહીએ ભાઈ કપાય ને ભાઈ એમાં 5 ડોલર મળી આવશે એમને કઈ ભાઈ ને સમજાવીને કામ કાઢી દઉં સમજો ને ચીકણી હોય જવા બધી તે સમજણ પાડીએ આપણે ના પડે રમણભાઈ અને કોઈ જગ્યાએ કશું લેતો ના હોય ને તો આપણે કઈ જરા દૂધ લેવા શું વાંધો છે મોટા ચોખા આટલા બધા ચોખા શું કરો છો જરા દૂધ લેવા ભૂખ્યા થયા છો ને તો ગણું એટલા ફાઇલ નંબર 1 આવો તારો ઓળખવાની ફાઇલો ને ફાઇલ નંબર 1 તું કોણ ઓળખવાનું આપડે મનમાં આમ જ ફાઇલ નંબર 2 આવી કેટલાક લોકો અહીં લાઈફ ના આવી હોય તેને ગેરીને એવું ના કહ્યું કે મારી ફાઇલ નંબર 2 નહી તો વડવા જે આ શું લાવ્યા એટલે પછી ફાધર ત્રીજા નંબરની ફાઇલ ચોથા નંબરની ફાઇલ પાંચમા છઠ્ઠા નંબરની આઠમા નંબરની બધી ફાઇલો હિસાબ પ્રમાણે ગોઠવી દઈએ આપણે અબધી જે ફાઇલ નંબર 2 લાવી તમે સસરા આવ્યા ભાઈ સાહેબ ને કે કાઢી બી લાવી ફાઇલ નંબર 2 તને ખબર ને હવે ફાઇલો ને તમને હું શું આજ્ઞા આપવા માંગુ છું આ બધી ફાઇલો તમને સમજે પાડી પણ પેલો ઇન્કમ વિભાગ એ કહેવાનો નિકાલ કઈ નાખો તો હું તમને શું કહું છું કે સંભાવે નિકાલ કરવાનો ફાઇલ કેવું કોઈ પણ ફાઇલ આવી એટલે સંભાવે નિકાલ કરો કે દાદા ની આજ્ઞા શું છે સંભાવે નિકાલ કરવો છે આપણે નિવેડો લાવવો છે એનો શું કરવું છે ઝઘડા ખોરી હોય તો નિવેડો લાવવાનો છે કે પ્રેમ ની પૂજા કૂદ કરતો હોય તો એ નિવેડો લાવવો સંભાવે આપણે આને નિકાલ કરી નાખવાનો છે હવે એટલે સંભાવે નિકાલ કરવો એક શબ્દ જ વાપરવાનો ફાઇલ નો સમભાવે નિકાલ કરવો એક જ આજ્ઞા તમારે પાડવાની થયું કે ના થયું એ તમારે જોવાનું એ મારે જોવાનું તમારે કોઈ ફાઇલ આવી આઠમા નંબરની ફાઇલ તે બહુ ઉગ્ર હોય ને તો મનમાં અહીંથી નક્કી કરો કે દાદાની આજ્ઞા સંભાવે નિકાલ કરવો છે એવું નક્કી કરો ને તો એની અસર પેલા ઉપર પડશે રામાન ઉપર એક ફરો ના પડે તો 2-5 વર્ષે ખાતે પડશે પણ એનું મન ઠંડુ થઈ જશે બરોબર ને માટે તમારે સંભાવે નિકાલ કરવો ગમે તેવા સંજોગોમાં સંભાવે નિકાલ કરવો કોર્ટમાં દે તો સંભાવે નિકાલ કરવો બરોબર ને ફાઇલ નો સંભાવે નિકાલ કરવો એ જ 5-5 નંબરની આ 4-4 નંબરની આજ્ઞા હવે એ સી રીતે કરવો એ હું દાખલા આપું હવે સી રીતે કરવો એ દાખલા આપું કે ઓફિસમાં જવું હોય તારે કોઈ વકીલ ની કોઈ ઓફિસ માં જવાનું હોય તો ત્યાં કહ્યું કે ઘેર હું 11 વાગે આવીશ, એટલે આપણે ટાઈમ થાય એટલે ઘેર વાઇફ ને કહીએ ફાઇલ નંબર 2 ને કે જમવાનું મૂકી દો, ફાઇલ નંબર શું કે 5 મિનિટ પછી આવો, એટલે આપણે 5 મિનિટ લઈને જઈએ તારે એમના હાથમાં કઢી ઉતારતો આમ જોઈએ, એ કઢી ઉતારતો આમ જોઈ એની પછી ચગડી પછી તે કોણજી થઈ ખસી ગઈ, હોણસી ખસી ગઈ, તપી તપેલી ઊંધી થઈ ગઈ, તે કયું જ્ઞાન હાજર થાય આપણું વ્યવસ્થિત, હા વ્યવસ્થિત, આ જે તપેલી ઊંધી થઈ વ્યવસ્થિત કરી એમને નથી કરી તો, એટલે આપણે એમને શું કેવું હાજર નથી ને કઈ, એટલે એમનો મને એમ લાગશે કે હો હવે દાયા થઈ ગયા, એક જ દાડો દાયા થઈ ગયા, એ દાજા નથી એમ કેવાનું આપણે, સમજ ને, પછી એ વ્યવસ્થિત છે, વ્યવસ્થિત એ કર્યું, પછી આપણે કહેવાનું કે આ ફાઇલ છે ફાઇલ નંબર 2 છે તો એ જો નિકાલ તો કરવો પડશે, આવો જમવાની બાબતમાં એમ, એટલે સંભાવ નિકાલ કરવાનો, શું સંભાવ નિકાલ કરશો, ત્યાં આખી બાથરૂમ જરા થણું કાઢે ને, સંભાવ નિકાલ થઈ ગયો, સમજ ને, ના ભાવે આટલું જ કહેવાનું, આ મારી આજ્ઞા પાડો પછી છે તો ગેરંટી મારી, જેમ આ ઘડિયાળની ગેરંટી આપે છે ને, સંપૂર્ણ ગેરંટી છે, હું ગેરંટી, એક ચિંતા થાય તો અને કશું તમને દુઃખ જ ના આવે, અને ક્રોધ માનમાં આવેલો ભાઈ બંધ થઈ જાય છે, પણ એ તમને હજુ સમજાતા વાર લાગશે બંધ થયા કે નહીં છીએ, એ સમજવું સહેલું નહીં ને, એ પણ હું તમને સમજાય પાડી શકતા કે આ બંધ થઈ ગયા તો, કારણ કે ક્રોધ માનમાં આવેલો કોને કહેવાય છે કે જે હિંસક ભાવ હોય એની પાસે, હિંસક ભાવ એને એની ડેફિનેશન ક્રોધ માનમાં આવેલો કહેવાય, હિંસક ભાવ ના હોય એને, એ ડિસ્ચાર્જ ભાવ છે, શું છે, 2000 ક્રોધ માનમાં એક થતે પહેલાનું પ્રારબ્ધ રૂપે હોય અને નવા થતા રૂપે હોય, થતા હોય તો ક્રોધ માનમાં આવેલો જ થાય, અને પ્રારબ્ધ રૂપે હોય ત્યારે આપણે લેવા દેવા નથી, ખબર ને, અને તેવું તમને સમજણ પાડી શકું, આ તમારે નહીં થાય પણ છતાં તમને લાગે તો કાગળ થી પૂછીને અમે જણાવજો, અમે તમને કહીશું જણાવવા આપજે, અને ક્યાં સુધી આવ્યું છે સંભાવ નિકાલ કરવાનો બીજો દાખલો, તમે રૂમ માં બેઠા છો અને શુદ્ધાત્માનું ધ્યાન કરો છો અને દરવાજા ઉપર તમે રૂમમાં બેઠા દરવાજા પર આવું થાય અવાજ થાય તો તમે શું સમજી જાઓ, આપણું જ્ઞાન શું કે જ્ઞાન લીધા પછી આપડે એવું બોલી મનમાં સમજ્યું કોઈ ફાઇલ આવી, કયા નંબર ની ફાઇલ એ શી ખબર પડે, એ તો બાયડું ગાડી હતા ખબર પડે, ફાઇલ નંબર 50, એટલે સુલેમાન તું શું આવ્યો છું, ચલિયો આવ્યો હોય ચલિયો વારો, ફાઇલ નંબર 50 જોડે દુકાન હોય આપણી જોડે, ત્યાં કે છે ત્યાં મહેતાજી તારી કોથરા ખોરના લઈ ગયા છે પૈસા આવતા નથી કે, એટલે મહેતાજી બોલાવીને પૂછીએ કે ભાઈ કેમ રૂપિયા નથી આવતા, સર કે છે એક કોથળી 80 રૂપિયા ભાવ વધારે ખીલા થઈ ગયા છે, એટલે આપણે જોઈએ પછી 40 નો ઝઘડો છે, એટલે આપણે સુરેવાળે બહારી અને કહી ભાઈ તારે આ ઝઘડો છે પણ અમારી પાસે તારે કાયમ ના ઘરા કરતા અમારી પાસે ભાવ વધારે ના લેવાય, ત્યાં સાહેબ મારા ભાવ વધી ગયા છે એટલે હું વધારે મારું છું, એટલે આપણે એને થોડું સાંભળવું તો પડે ને, સંભાવ નિકાલ તો કરો છે ને, એટલે પછી આપણે એને કહીએ લે 500 રૂપિયા આપીએ 240 પેટે એને ઊંચું મૂકી દે, ત્યાં ના ના મારે તો દુઃખ મારે ખોટ જાય, હોય હોય ના મારે 120 રૂપિયા ના ભાઈ, હા તારે આપણા અહંકારી મારે પૈયે પૈ ચૂકવવાની છે, મેં ચક્કર એક થોડો પૈયે પૈ ચૂકું છું ને, એક બાકી ભૂલી ચાલતો નથી, એને કહે રિસર્વ ને એનો આમાં એક્સેપ્ટ કરતો હોય, અમારું મનનું સમાધાન થતું હોય તે રીતે કામ લેવું, ખબર હોય ને, તો પૈસા ગણવા નથી આવતા, ત્યાં કે પૈયા પૈ ચૂકી છે નહીં, તો તો એમ જ ગણવા એના એના મને એક્સેપ્ટ કરી છે, મનનું સમાધાન થયું છે એટલું જ જોઈએ, શું જોયે છે પછી ભલે તું દાડી માં લઈ જવું, પણ દાડી માં જૂઠું ના કરવું જોઈએ. આપણી પણ ના હોય તો દાડી માં અજગારી પણ એનું મનનું સમાધાન કરી નાખવું જોઈએ ને. એટલે એ છતાં એ મિયાભાઈ ને 120 આપી અને મિયાભાઈ જાય ત્યારે પૂછીએ સલેમાન કોઈ દુઃખ નહીં, નહીં સાહેબ નહીં સાહેબ એટલે થઈ ગયો, ફાઇલ નો નિકાલ થઈ ગયો. સમજો ને, હવે તે એ જ ત્રીજે ઘેર પાછું તો આગળ આપીએ છે બીજા તળી કોતરા, તે તો આપ્યા છો તળીઓ, તે તારો ઝઘડો બધા હું ત્યાં બોલાવવા મળ્યો. તળીઓ પેલા સાહેબ ને કહે છે, સાહેબ મારા કોથળાને પૈસા આપો ખાંડા બધું, એક પૈસા નહીં મળે કે છે, તું શું સમજુ છું કે છે, ભાવ કે બધા લખી રાખ. એટલે થલીઓ કહે છે, સાહેબ એક પૈસા ઓછી પણ લઈ લેવાનો. પેલા સાહેબ શું કે છે, તું મને ઓળખતો નથી, શું સમજુ છું મારે. અરે સાહેબ, આપ તો કોંગ્રેસ ના મોટા માણસ છો, મોટા માણસ છો, પણ મારે ખોટ જાય એનું શું થાય કે છે. કોંગ્રેસ ના માણસ હોય કે નહીં હિન્દુસ્તાન માં મોટા હોય ને, એ ડબડા એટલે થલીઓ ગોઠ્યો નહી. એટલે સાહેબે રૂપિયા ફેંક્યા આમ જમીન પર બધા, બસ ચાલીએ જમીન પછાડે તો નાખી ને, એટલે ભડકી જશે, પણ હું મિયા બી ના ભડક્યો, એટલે ગણી લીધા એમ, ગણી લઈને ચાલવા માંડ્યો. તારે ઉભો કે છે, આ સાહેબ છે કે એ સલિયા ઉભો રહે કે છે, સાહેબ ક્યાં હુકમ હે. આ પેલા બસે એસી મળી ગયા એને શું કરે, બસે ગાડી મળી ગયા એ શું કરે, ચેડેલું બોલે સાહેબ, ચેડેલું બોલે સાહેબ ક્યાં હુકમ હે. તક હું ત્યાં જોઈ લઈશ સાહેબ, મેં બી દેખલું બે કરી બધે ચાલી પૂરા પણ ઝઘડો દઉં ઉભો રાખ્યો છે, બધે ચાલી પૂરા આવ્યા અને મેં બી દેખલું કે પેલે કઈ બોલ્યા અહીંયા બેન છોડે. પેલા સાહેબ કશું એક કરે ત્યાં પેલી તારી કરે, સમજો ને. માટે આ અત્યારે અત્યારે વેર થી જગત ઉભું રહ્યું છે, સતયુગમાં પ્રેમ થી ઉભું રહ્યું હતું. માટે કોઈ એટલા માટે નિકાલ કરી નાખે, પ્રેમ તો હાથે દેખાય છે. માટે એનો નિવેડો લાવી નાખજો. હવે ક્યાં સુધી આવ્યું છે, ચાર આજ્ઞા પૂરી થઈ ગઈ, ચાર પૂરી થઈ ગઈ, ચાર પૂરી થઈ. ચાર માં કહ્યું, આમાં કઈ અઘરું છે કશું, હજુ હોય તો મને કહી દે છે, સુધારી આપી કરું ખરું ખોટું. રમણ ભાઈ તમને કઈ ખોટું, પેલા કેસ માં પેલા એક્સેપ્ટ કેવી રીતના કર્યું, 120 રૂપિયા એને મંજૂર કેમ નું થઈ ગયો એમ. શું ના, એ તો જસ્ટ એક્ઝામ્પલ આપે છે એમ, એટલે 120 માં કેમ નો માની ગયો પહેલી વાર. આપડે તો હિન્દુસ્તાન માં એવું બધું આવી ના થાય, અહીં તો જૂઠું કરે નઈ ને, એટલું બધું વધારે લખી લાવે નઈ. આપડે હિન્દુસ્તાન માં ત્યાં 80 બહુ નિકાલ થઈ જાય, કેટલાક ભાઈ તો એને એમ લાગે ને કે આ ઓનો આપે એવો નથી, નાગો છે એટલે પછી 50 માં નિકાલ થઈ જાય. હિન્દુસ્તાન નું જુદું. હા રમણભાઈ, નહીં દાદા બી કરી લાવે, દિનુભાઈ નિકાલ કરવો પડે, દિનુભાઈ કે અહીંયા એવું કરી લાવે પછી સંભાવે નિકાલ કરવો પડે. $15 નું શર્ટ વેચે ને પછી તે શર્ટ $1 માં વેચાય, $1 માં વેચાય સેલ માં એમ. હા એવું આપડે આપડે કઈ આવું નહીં, એ તો જગ્યા રોકી રાખી એટલે $1. ચાર આજ્ઞાઓ કરી, કઈ કઈ ફરી બોલી જાજે. પહેલી આજ્ઞા શુદ્ધ આત્મા, વ્યવસ્થિત શક્તિ ચલાવી દે, ચોથી ફાઇલો સંભાળો નિકાલ. આ પાંચમી આપું છું કે અત્યાર સુધી તો આ ચોપડો નામ નો ચોપડા હતા, નામ નું બેંક અકાઉન્ટ હતું, બધું નામ નું હતું ને, એ તો પછી તો થયો જેટલી તું આજ્ઞા પાડે જેટલું ત્યાં જમે થઈ જશે. જેટલી તું આજ્ઞા પાડે 60%, 50%, 40% જેટલી આજ્ઞા પાડે થઈ જશે અને તને હેલ્પ કર્યા કરશે. અને બીજું અમારે ત્યાં પુસ્તકો હોય છે, તે પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ મળે છે આપડે ત્યાં, ખબર પડે ને. તેનું ત્યાં આગળ એડ્રેસ લઈ જાય, ત્યાં કાગળ આપજો કે અમારા ખાઈ નો સત્સંગ સાથે કઈક મોકલ આપજો, ખબર ને. અને જે હશે એ તમને આપશે થોડો ઘણો સત્સંગ ખાતે. એક સત્સંગ ખાતું એક જગ્યાએ રાખજો, ત્યાં આગળ બધા ભેગા થઈને કરે, એવું દરેક ગામ અહીં કરે છે, ખબર પડે ને. એ પુસ્તક ફ્રી ઓફ કોસ્ટ અહીંયા આગળ, અહીંયા આગળ કારણ કે અમૂલ્ય ચીજ ના પૈસા ના લેવાય, એટલે પુસ્તક ના પૈસા ના લેવાય. આનું નામ પુસ્તક નામ આપતવાણી રાખેલું. આપતવાણી એટલે આપત પુરુષ એટલે શું, સંસારમાં પણ સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને ઠેઠ મોક્ષે જતા સુધી વિશ્વાસ કરવા યોગ્ય એવું કોઈ હોય ત્યારે આપત પુરુષ કહેવાય. તેની આપતવાણી તેનો પૈસો ના લેવાય, સમજ ને. એ તો લોકો આને અધિકાર લઈને વેચવા છપાવવા બહુ ભરે, પણ આપતા નથી. કારણ કે લોકો 30,000 લે શું કે એવું તો લોકો મગા પડી જાય. એટલે આપણે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ આપે. આપણે ત્યાં ફક્ત પૈસા છે ને, તે આપણે ત્યાં ફક્ત એક માસિક કાઢે છે અકર્મ વિજ્ઞાન, તે એકલાના પૈસા $25 લે છે મહિને. મહિને એક થોડો આવે, 12 મહિના 12 આવે તો $25 લે છે. બાકી બીજું બધું છે તે ફ્રી ઓફ કોસ્ટ છે. ત્યાં તમને પુસ્તક પુસ્તક બધું મળશે. એટલે આ વ્યવસ્થા, આ શુદ્ધાત્મા ચોપડો અને આ પુસ્તકો, પછી પેલું તમારે માસિક મંગાવજો. અને ચોથું અમારે જો આ કંઈક નજીકમાં હોઈએ, અહીંથી જર્સી તમારી નજીકમાં પડે, ન્યૂ જર્સી નહીં, બધા દૂર પડે તે કયું ગામ નજીક કહેવાય અહીંથી તમારે? આપણે કંઈ જવાનું છે નજીક હોય ને, કપાનો રૂપિયો હોય તો પાણી છાંટવું પડે, મોટો કરવો પડે, જરા એ રાખવું પડે, માવજત કરવી પડે, માવજત કરવી પડે. એટલે જેટલી બને એટલી કરજો. હવે એમ કરતા કરતા જો ઉગી નીકળ્યું નઈ અને આ ભેગા થયેલો વાળા ચાલશે, ખૂબ પાણી છાડી લીધું ને, તો તમારી હાથી રાખજો આટલું 12 મહિના. આમને તો જઈને અમને તો જઈને નીવડો લાવજો ને, અને ચોપડીઓ મંગાવજો. પેલું દર બે અમારી અમારી વાડી નીકળે ભાતી તે મંગાવજો. તમે કહ્યું ને નવી નવી ફ્રેશ વાણી હોય ને બધી, મશીન હોય છે ને ઇન્જિન, તેને કાઉન્ટર વેજ ના હોય ગબડી પડે, કાઉન્ટર વેજ જોઈએ. વજન કોનું જોઈએ, સ્ત્રી નું કે પુરુષ નું? જલ્દી પહેણી રહ્યા છે, બહુ મળું ના કરી મિત્રાચારી કરીએ ને કરીએ તો પાડી જાય.